સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાણી મંગલ રૂપે ચહસે તમ યસ લદે ચ દોર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ વાસુદેવ મહાત્મ્ય કથા અધ્યાય 21 શ્રી નારાયણ ઉવાચ બ્રહ્મચારી ગૃહસ્થશ્ચ વાનપ્રસ્થો યતિ સ્તથા એત આશ્રમિણઃ પ્રોક્તા ચત્વારો મુનિસત્તમ ભગવાન નારાયણ નારદજીને કહે છે, હે નારદજી, ચાર પ્રકારના આશ્રમો આ લોકની અંદર છે. કયા કયા? પહેલો કયો? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ 21મા અધ્યાયમાં બ્રહ્મચર્ય આશ્રમને આશ્રીને રહેલો એક મુમુક્ષુ એના ધર્મો કહ્યા છે. તો સહેજે પ્રશ્ન થાય કે બ્રહ્મચારી કોને કહેવાય? તો કહ્યું કે સંસ્કારે હિ સંસ્કૃત ગર્ભધાન, નામકરણ, ચૌલ કર્મ ઇત્યાદિ જે 16 સંસ્કારો ભારતીય સંસ્કૃતિની અંદર કહ્યા છે, એ સંસ્કારોથી સંસ્કૃત થયેલો હોય. પછી કહ્યું કે શુદ્ધ યોનિહિ, પવિત્ર માતા પિતા થકી જેનો જન્મ થયો હોય અને ત્યારબાદ 8 વર્ષની ઉંમરે જેનો યજ્ઞોપવિત સંસ્કાર થયો હોય, એટલે કે યજ્ઞની સાક્ષીએ જેણે ઉપવિત ધારણ કરી હોય, જનોય ધારણ કરી હોય, એવી રીતે દ્વિજાતિપણાને પામ્યો હોય. દ્વિજાતિ એટલે કે દ્વિજ, જેનો 2 વાર જન્મ છે, એક તો શુદ્ધ માતા પિતા થકી અને બીજો જન્મ જ્યારે જનોય ધારણ કરે એનો બીજો જન્મ કહેવાય. આવી રીતે જે દ્વિજત્વને પામ્યા છે એને બ્રહ્મચારી કહેવાય અને તદ ધર્માન આદિતઃ બ્રુવે. એ બ્રહ્મચારીના શું ધર્મો છે એ હું તમને કહું છું. પહેલો શબ્દ કહ્યો કે વર્ણી, વર્ણી એટલે બ્રહ્મચારી જ થાય, પરંતુ અહીંયા એવો અર્થ છે કે અષ્ટ પ્રકારના જે સ્ત્રીના સંસર્ગ કહ્યા છે એનો સર્વથા જેણે ત્યાગ કર્યો હોય એને બ્રહ્મચારી કહ્યા છે. એ અષ્ટ પ્રકારનો સ્ત્રીનો સંસર્ગ કયો કયો? શ્રવણમ કીર્તનમ કેલી, પ્રેક્ષણમ ગોય ભાષણમ, સંકલ્પોદ્યવસાયશ્ચ, ક્રિયાનિવૃત્તિરેવચ. પહેલું તો શ્રવણ, એટલે કે સ્ત્રીના જે પણ કાંઈ ગુણ અવગુણ એનું કાંઈ વર્ણન થતું હોય તો એનું શ્રવણ ન કરવું. માત્ર એટલું જ નહીં, કીર્તન પણ ન કરવું, ગુણ પણ ન ગાવા અને અવગુણ પણ ન ગાવા. કેલી, સ્ત્રીઓ સાથે વાતચીત ન કરવી. પ્રેક્ષણમ, મીટ માંડીને નિહાળવું નહીં. ગુહ્ય ભાષણમ, એની રહસ્યાત્મક વાતો હોય એ ચોરી છુપીથી પણ કરવી નહીં. સંકલ્પ, સ્ત્રી પ્રાપ્તિનો એમણે સંકલ્પ પણ ન કરવો. અને અધ્યવસાય, એવો નિશ્ચય પણ ન કરી લેવો કે મારે સ્ત્રીની પ્રાપ્તિ કરવી છે. આ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય એ મનીષીઓએ કહ્યું છે અને એનું જે પાલન કરે એ બ્રહ્મચારી છે. બીજો બ્રહ્મચારીનો અર્થ એવો થાય, બ્રહ્મ એટલે પરમાત્મા, ભગવાન. એ ભગવાનને પ્રાપ્ત કરવાની જે ચર્યા કરે છે એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે પોતાના જીવનમાં ભગવાનની પ્રાપ્તિ કરાવનારા ભાગવત ધર્મ એનું જે આચરણ કરે છે એ પણ બ્રહ્મચારી છે. જે ભગવાનને પ્રાપ્ત કરવા માગે છે એ સૌ કોઈએ પણ આ અષ્ટ પ્રકારના જે સ્ત્રીનો સંસર્ગ કહ્યો છે એનો સર્વથા ત્યાગ કરવો. એવા જે બ્રહ્મચારી છે એમણે શું કરવું? તો પહેલો ધર્મ કહ્યો, વેદમ અધિયીત વસન ગુરુ ગૃહે શુચિ. અંદર અને બાહ્ય રીતે પવિત્ર થઈને, શુચિ અતિશય પવિત્રપણે રહી, ગુરુગૃહે ઘરે નહીં, ગુરુના આશ્રમમાં રહીને વેદોનું અધ્યયન કરવાનું. અને એ વેદોનું અધ્યયન કરતી વેળાએ પણ જીતેન્દ્રિય, ઇન્દ્રિયો એને જીતીને પછી અધ્યયન કરવાનું. ક્યારે પણ ક્રોધ નહીં કરવાનો અને વિનીત, વિનયયુક્ત થઈને અધ્યયન કરવાનું. વિદ્યા વિનયથી શોભે છે. વિનય ન હોય તો શિષ્યએ પ્રાપ્ત કરેલી વિદ્યા એ શોભતી નથી. બાવળ ઉપર ગલકાનો વેલો થાય તો કોણ ઉતારે? એવી જ રીતે વિનય ન હોય તો એ વિદ્યા, એ આપણે કહ્યું એમ બાવળ ઉપર રહેલો ગલકાનો વેલો એના જેવી છે. જરા પણ અકળતા ન હોય. ઉદ્દાલક ઋષિ એમના દીકરા હતા શ્વેત કેતુ. અભ્યાસ કર્યો, ગુરુકુલ સંસ્કૃતિ પ્રમાણે ગુરુ પાસે વેદાધ્યયન કર્યું, પણ જ્યારે પોતે પિતા પાસે સંસ્કાર મેળવી, વિદ્યા મેળવી જ્યારે પાછા ફરતા હતા, એની ચાલ જોઈને ઉદ્દાલક ઋષિ પારખી ગયા કે મારા દીકરામાં ફેર પડી ગયો છે, આ વિનયથી યુક્ત નથી, થોડીક અકળતા છે. એટલે આવ્યા એટલે તરત કહ્યું, સ્તબ્ધોસી, કે તું કેમ સ્તબ્ધ છો, કેમ અકળ છો? ખરેખર તે વિદ્યા મેળવી નથી. ઉત્તમ આદેશમ અપ્રાક્ષ્ય, શું તે તારા ગુરુને આદેશ વિશે પૂછ્યું છે? આદેશ એટલે આદિશ્યતે અનેન ઇતિ આદેશ, આદિશ્યતે શાસ્યતે. આ જગતનું જે સંચાલન કરે છે, જગતનું જે શાસન કરે છે, જગતનું જે નિયમન કરે છે એવા પરમાત્મા વિશે તે તારા ગુરુને પ્રશ્ન કર્યો છે? આમણે ના પાડી કે એના વિશે તો પૂછવાનું બાકી રહી ગયું છે. ફરીથી મોકલા અને પછી બરાબર થઈ અને પછી પાછા આવ્યા. એટલે વિદ્યા છે એ વિનયથી શોભે છે. બીજું કહ્યું કે તથ્ય ભાષણ, જાજા જીવનું હિત થાય એવી રીતે સત્યવાણી એ બ્રહ્મચારીએ બોલવી જોઈએ. સાયમ પ્રાતઃ ચરેત ઓમમ, સવારે અને સાયંકાળે હોમ કરવો, ભિક્ષા માગવી, એક દિવસ માગવી એક દિવસ ન માગવી એવું નહીં, રોજ ભિક્ષા માગી અને પછી જ અન્નનું ગ્રહણ કરવું. કુર્યાત ત્રિકાલમ સંધ્યામ ચ વિષ્ણુ પૂજામ તથાન્વહમ, ત્રણેય કાળ સંધ્યા વંદન કરવા અને તેવી જ રીતે રોજ વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું. જે પણ કાંઈ ભિક્ષા પોતાને પ્રાપ્ત થઈ હોય એ ભિક્ષા સૌ પ્રથમ ગુરુને આપવી અને ગુરુ આજ્ઞયા એવ ભુંજિત, પછી જો ગુરુ આજ્ઞા કરે તો જ એ ભિક્ષાને પોતા માટે જેટલી પણ કંઈ જરૂર હોય એને જમવું, અને ગુરુ આજ્ઞા આપી દે અને ભિક્ષા પોતાના પાત્રમાં મળે અને જમવું તો પણ કેવી રીતે, તો એ પણ શીખવાડ્યું કે મિતમ અન્નમ અનાકુલહ, આમ જમવા માટે આમ આકુળ વ્યાકુળ નહીં થઈ જવાનું. મિતમ અન્નમ, આકુળ વ્યાકુળ થયા વગર થોડા જ અન્નને જમવું, વધારે પડતું પણ નહીં. અલ્પાહારમ બ્રહ્મચર્યમ, અલ્પ આહાર કરવો. ગુરુ સેવા પર, ગુરુની નિત્ય સેવા કરવી. ગુરુ કહે કે ભાઈ વનમાંથી લાકડા લઈ આવો તો એ કરવું, આશ્રમ છે તો છાણવા સીધું કરો, બરાબર લીપી દો, તો એ બધું ગુરુની જે પણ કાંઈ આજ્ઞા હોય એવી રીતે સેવા કરવી. નિત્યમ ભવેત વ્યસન વર્જિત, એક વિદ્યાર્થીના જીવનમાં બ્રહ્મચારીના જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોવું જોઈએ નહીં. દારૂ, તમાકુ, માંજો, અફીણ ઇત્યાદિ જે પણ કાંઈ પ્રકારના વ્યસનો અત્યારે લોકો કરે છે એ એક પણ પ્રકારનું વ્યસન એમણે ન કરવું જોઈએ. સ્નાન કરવાનું, ભોજન કરવાનું, હોમ કરવાનો હોય અને જપ કરવાનો હોય ત્યારે મૌનમ ઉપાશ્રયેત. સ્નાન કરતી વેળાએ મૌન ધારણ કરવું, ભોજન કરવા સમયે પણ ક્યારેય પણ બોલવું નહીં. કેવું સરસ શીખવાડે છે. હોમ કરતી વેળાએ જ્યારે આપણે યજ્ઞ ચાલુ હોય અને સ્વાહા બોલતા હોય ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરી બાજુમાં રાખી કોઈની સાથે વાત કરવી, કોઈની સાથે વાત ન કરવાની. અને બીજું, આપણને એમ થાય કે આ તો બ્રહ્મચારીના નિયમ છે, પણ જે વખતે આપણે યજ્ઞ કરતા હોઈએ, સ્નાન કરતા હોય ત્યારે તો આપણે બ્રહ્મચારી જ હોય. જપ કરતા હોય ત્યારે પણ કોઈની સાથે બોલવું નહીં. છિદ્યાત નખ રોમાણી, નખ હોય હાથ પગના નખ, ઉપરાંત રોમ એટલે એને ક્યારેય પણ કાપવા નહીં, જટા વધારવી ટૂંકમાં. દંતા નેવ અતિ ધાવયેત, બહુ જોર જોરથી, એ વખતે તો દાંતણ હતા એટલે દાંતને બહુ જોર જોરથી ઘસવા નહીં, અત્યારે ઘણા બ્રશ કરતા હોય તવા જ આવે, તો એવું વધારે પડતું નહીં કરવાનું. ન અતિ ધાવેત વાસાંસી, ખૂબ જ આમ ઉજળા થઈ જાય એવી રીતે વસ્ત્રો પણ ન ધોવા. ભવેત નિષ્કપટો ગુરુ, ગુરુ આગળ નિષ્કપટ થઈ જવું, જેવું હોય એવું કહી દેવું. કારણ કે આપણને કદાચ એમ હોય કે ગુરુને નહીં ખબર હોય, પણ ગુરુને બધી જ ખબર હોય, માત્ર ફેર એટલો હોય કે ગુરુ કંઈ બોલતા ન હોય એટલું જ, બાકી ગુરુ આગળ નિષ્કપટ થવું. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અંતર કપટ મેટકે અપના, લે ઉનકુ મને દીજે. અંતરનું કપટ રાખ્યા વગર ગુરુની આગળ નિષ્કપટ થઈ અને મન અર્પણ કરવું. આહુતઃ અધ્યયનમ કુર્યાત. અધ્યયન ક્યારે કરવું? તો જ્યારે ગુરુ બોલાવે ત્યારે અધ્યયન કરવા માટે જવું, બાકી ત્યાં સુધી સેવા કરવી. આદો અંતે ચ તમ નમેત. જ્યારે અધ્યયન ગુરુ કરાવવાની શરૂઆત કરે ત્યારે સૌ પ્રથમ ગુરુને હાથ જોડી અને નમસ્કાર કરવા, અને અંતે જ્યારે અધ્યયન સમાપ્ત થઈ જાય, ક્લાસ પૂરો થઈ જાય, પછી પણ નમન કરવું. સાંભળો છો ને તમે બધા નાના વિદ્યાર્થીઓ, શરૂઆત થાય ક્લાસની ત્યારે નમન કરવું, અને ક્લાસ પૂરો થાય ત્યારે પણ નમન કરવું. જેટલી પણ કાંઈ વિધિ હતી, શું શું કરવું જોઈએ, તો કે આટલું આટલું એ એક બ્રહ્મચારી હોય એમણે કરવું જોઈએ. શું ન કરવું જોઈએ, તો કે અસ્પૃશ્યાત ન સ્પૃશ્યેત. જે સ્પર્શ કરવા યોગ્ય નથી એવા શુદ્રાદિક હોય તો એનો સ્પર્શ ન કરવો. ન અસંભાષ્યાશ ન અસંભાષ્યાન ભાષયેત. જેની સાથે ન બોલવું ઘટે એની સાથે બોલવું પણ નહીં. મહાપાપી હોય, નાસ્તિક હોય, તો એની સાથે જેટલું ઓછું બોલાય એટલું સારું. પછી કહ્યું કે અભક્ષ્યમ ન ભક્ષયેત. ન ખાવા યોગ્ય એવા ડુંગળી, લસણ, કે જે અતિશય તમોગુણી છે, એવી ડુંગળી લસણ હોય, અભક્ષ્ય વસ્તુ હોય, એને પણ ક્યારેય ખાવી નહીં. ડુંગળી ને લસણ આપણે પ્રસંગ સાંભળીએ છીએ ને, મહારાજની અખંડ મૂર્તિ દેખાતી હતી, પણ જો ડુંગળી લસણ અંદર પધરાવ્યા તો મહારાજ કે હવે આમાં રહેવાય. તો ભગવાન જેનાથી ભાગે છે એવા ડુંગળી ને લસણ, એ જો વિદ્યાર્થી ખાય, એને વિદ્યા પ્રાપ્ત કરવી છે તો જ્ઞાન કઈ રીતે ટકે? એટલા માટે ના પાડી. ન એ અપેયમ ચ પીબેત ક્વચિત. ન પીવાનું હોય એ ક્યારેય પણ ન પીવું. મેખલામ અજીનમ. કટી મેખળા ધારણ કરવી, મૃગચર્મ રાખવું, દંડ ધારણ કરવો, કમંડળું ધારણ કરવું, બે સફેદ વસ્ત્રો રાખવા, બ્રહ્મસૂત્ર રાખવું, અને જપ માલિકામ એટલે કે માળા રાખવી જપ કરવા માટે. દર્ભ પાણીશ્ચ જટિલ કેશ સંસ્કાર વર્જિત, અંગરાગમ પુષ્પહારાન ભૂષણાની ચ વર્જયેત. દર્ભ પાણી, હાથમાં દર્ભ રાખવો. એ વખતે ગુરુકુલ સંસ્કૃતિમાં ક્યારેક બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એને વિદ્યા પ્રાપ્ત કરવાનો અધિકાર હોય, પણ શુદ્ર યોનિમાં જન્મેલો કોઈ વ્યક્તિ હોય ને એને જો વેદાધ્યયન કરવાની ઈચ્છા થાય તો દાભડો હાથમાં રાખે, સમિત કહેવાય. એટલે કહ્યું કે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા જે ગુરુ છે એની પાસે એ શિષ્ય જ્યારે જાય, ગુરુ એ વખતે ધ્યાન કરતા હોય અથવા તો મૌન સેવીને બેઠેલા હોય, એ વખતે એ દર્ભનો સ્પર્શ એ ગુરુને કરાવે એટલે ગુરુને ખ્યાલ આવે કે શિષ્ય આવ્યો છે. પોતે શુદ્ર યોનિમાં જન્મેલા છે, દર્ભ પવિત્ર છે, પોતે તો સ્પર્શ ન કરી શકે એટલે દર્ભથી સ્પર્શ કરાવે. એટલે કહ્યું કે દર્ભ પાણી હાથમાં દર્ભને ધારણ કરે. પછી કહ્યું કે જટિલ, મુંડન ન કરાવે, કેશ રાખે, જટા વધારે. કેશ સંસ્કાર વર્જિત. અંગ રાગમ, પોતાના શરીરે ચંદન અધિકનો લેપ ન કરે. અત્યારે તો ચંદન હોય તો થાય ને લેપ, ચંદન જ અત્યારે અમૂલ્ય છે. એટલે અંગરાગમ, આ આજ્ઞા તો સહેજે સહેજે પળાઈ જાય એવી છે, વાંધો નથી. પુષ્પહારાન ભૂષણાની ચ વર્જયેત. પુષ્પના હાર હોય એ ક્યારે પણ ન પહેરે, આભૂષણ ન પહેરે. અત્યારે એવો ટ્રેન્ડ નીકળ્યો છે કાનમાં બુટી પહેરે, પણ એ પણ ના પાડી. તેલાભ્યંગમ ન કુર્વીત, તેલ દ્વારા પોતાના અંગોનું ક્યારે પણ મર્દન ન કરે. કજ્જલેન અંજનમ તથા ન કુર્વીત, આંખમાં આંજવાનું જે કાજળ છે એનાથી પણ ક્યારેય પોતે આંખને આંજે નહીં. અને વર્જયેત પ્રયત્નેન સંસર્ગમ મદ્ય માસયોઃ, મદ્ય અને માંસ એનો પોતે એનો સંસર્ગ એનો પ્રયત્નપૂર્વક પોતે ત્યાગ કરે. આપણે પ્રસંગ સાંભળીએ છીએ ને, સોક્રેટિસ પાસે એક વ્યક્તિ આવ્યા, એમના મિત્ર જ હતા. ઘણા વર્ષો પછી મેળાને કહ્યું કે મિત્ર, આજે કેટલાય વર્ષો પછી હું તને જ્યારે મળું છું ત્યારે તારા માટે સરસ અમૂલ્ય ભેટ હું લાવ્યો છું. તો કે કહ્યું, શું ભેટ છે બતાવો. તો કે કોઈને પણ ન પીવા મળે એવી મોંઘી કંપની એનો હું દારૂ લઈ આવ્યો છું, આ બીજા કોઈને ન મળે માટે તમે પીવો. સોક્રેટિસે દારૂ હાથમાં લીધો અને બોટલ ઢાંકણું ખોલી અને તરત ધૂળમાં મેળવી દીધો. પેલો મિત્ર તો જોતો રહી ગયો, આ શું કર્યું તે, કેટલા પૈસા ખર્ચી, કેટલાય દિવસો પછી કેટલા ભાવથી હું તારા માટે આ દારૂ લાવ્યો હતો ને તે પીધો નહીં, તે મારું અપમાન કર્યું છે. ત્યારે સોક્રેટિસે કહ્યું કે ભાઈ, આ દારૂ એ મારા જીવનને ધૂળમાં મેળવી દે એ પહેલા હું જેને ધૂળમાં ન મેળવી દઉં. દારૂ બીડી અને હોકો વહેલી પડાવે પોકો, ન માને એને રોકો અને વધુ ન માને તો એને ટોકો. દારૂ બીડી અને હોકો એ જે પીવે છે એનું જીવન એ ધૂળમાં મળી જાય છે, માટે જો કોઈ પીતા હોય તો એને રોકવા જોઈએ અને વધુ ન માને તો ટોકવા પણ જોઈએ. કે ભાઈ, કેટલાય કિસ્સાઓ સામે બને છે, કોરોનામાં જેટલા નથી મરતા એટલા વર્ષોમાં એટલા કેન્સરથી મૃત્યુ પામે છે, માટે ચેતી જાઓ. પછી કહ્યું એટલે કહ્યું કે મદ્ય માંસનો સંસર્ગ એનો સદાયને માટે ત્યાગ કરવો. પછી કહ્યું કે સ્ત્રીનામ નિરીક્ષણમ, સ્ત્રીઓનું નિરીક્ષણ ન કરવું, એનો સ્પર્શ ન કરવો, ક્યારે પણ ભાષણ ન કરવું, એની સાથે ક્રીડા ન કરવી. વર્જયેત સર્વથા વર્ણિમ સ્ત્રિયા અપી અવલેખનમ, માત્ર એટલું જ નહીં, સ્ત્રીની પ્રતિમા પણ ક્યારેય દોરવી નહીં. દેવ પ્રતિમા હોય તો વાંધો નહીં, પરંતુ દેવ પ્રતિમા વિના કાષ્ઠની ચિત્રની પ્રતિમા હોય તો એનો સ્પર્શ પણ ન કરવો અને એવી પ્રતિમા બનાવવી પણ નહીં. અને બુદ્ધિપૂર્વક નહીં કરવાનું, સમજીને નહીં કરવાનું. શા માટે હું આ નથી કરતો, કારણ કે હું જે માર્ગ ઉપર ચાલ્યો છું એ માર્ગમાં આ અતિશય વિઘ્નકારી છે. ગૃહસ્થાશ્રમમાં છે એના માટે યોગ્ય છે, પણ મારા માટે, હું જે માર્ગે ચાલ્યો છું એના માટે યોગ્ય નથી, એટલા માટે ના પાડી. પ્રાણી માત્રમ ચ મિથુની ભૂતમ નેક્ષેત કરી ચિત, મેથુનાસક્ત એવા પ્રાણીઓ એમને પણ ક્યારેય બુદ્ધિપૂર્વક નિહાળવા નહીં. સ્ત્રીનામ ગુણાન અપી અગુણાન ન શૃણુયાત ન વદેત, સ્ત્રીના ગુણ કે અવગુણ એને પોતે ક્યારેય બોલવા નહીં, અથવા તો કોઈ કહેતા હોય તો એ સાંભળવા પણ નહીં. અસ્પૃશેન નૈવ વંદેત ગુરુ પત્નીમ અપી સ્વકામ, પોતાને પણ કાંઈ કામ હોય તો પણ ગુરુ પત્નીનો, એ વખતે ગુરુને પત્ની હતી, ઋષિઓ હોય એ પણ પત્ની રાખતા, તો ગુરુ પત્નીનો પણ ક્યારેય સ્પર્શ કરવો નહીં. કાંઈ કામ પડે તો દૂરથી વંદન કરી જે પણ કાંઈ કામ હોય એ કરવું. જનન્ય આપી ન તિષ્ઠેત રહસ્તાને, પોતાની માતા સાથે એકાંત સ્થળને વિશે ક્યારે પણ રહેવું નહીં. ભગવાન વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતનું આલેખન કરાવતા હતા જૈમિની ઋષિ પાસે, અને એમાં બરોબર એક શ્લોક આવ્યો, માત્રા સ્વસ્રા દુહિત્રાવા ન વિવિક્તા સનો ભવેત, બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપિ કર્ષતિ. માત્રા એટલે માતા સાથે, સ્વસરા એટલે કે બહેન સાથે, દુહિત્રા એટલે દીકરી સાથે ક્યારેય પણ એકાંત સ્થળને વિશે રહેવું નહીં, કારણ કે ઇન્દ્રિયોનો સમૂહ એટલો બળવાન છે, એ ઇન્દ્રિયોનું પંચ વિષય તરફ આકર્ષણ એટલું છે કે વિદ્વાંસમપિ કર્ષતિ. મોટા મોટા વિદ્વાનો હોય તો એને પણ આકર્ષણ થયા વિના રહેતું નથી. માટે માતા, બહેન કે દીકરી સાથે એકાંત સ્થળને વિશે ન રહેવું. જૈમિની ઋષિને થયું કે આવું થોડું હોય, એટલે એ ન માન્યા. ભગવાને કહ્યું કે ધીરજ રાખો, કારણ કે અત્યારે સમજાતું નથી, પરંતુ યાદ રાખો કે મહાંધ વ્યક્તિ એ દિવસ કે રાત જોતો નથી. કુવળને દિવસે નથી દેખાતું, કાગડાને રાત્રે નથી દેખાતું, પણ જે કામાંધ વ્યક્તિ છે, અપૂર્વ કોપી કામાંધો નક્તમ દીવાન પશ્યતિ, કામાંધ વ્યક્તિને રાત્રિ કે દિવસ કાંઈ દેખાતું નથી. મોહની અંદર પોતે શું કરવા યોગ્ય છે અને શું ન કરવું જોઈએ એ ભૂલી જાય છે. મોહ વ્યાપી જાય ત્યારે જે વસ્તુ જેવી દેખાવી જોઈએ એવી દેખાતી નથી, એના કરતાં વધારે આકર્ષક દેખાય છે. એટલે એ વખતે વિવેક છે એ ધીરે ધીરે ઓછો થઈ જાય છે. કોઈ પણ ઈચ્છા જ્યારે આપણા મનમાં થાય છે ને, એ વખતે એ ઈચ્છા એ પૂર્તિ તરફ દોટ મૂકે. એ જે આપણા મનની અંદર થયેલી ઈચ્છા છે એ જ્યારે થાય ત્યારે મનમાં, મનની સાથે જે પણ કંઈ ગ્રંથિઓ જોડાયેલી છે, એ ગ્રંથિઓમાં અમુક લોહી તો વહેતું જ હોય, એ લોહી છે એ મગજ સુધી પહોંચે અને મગજને ખ્યાલ આવે કે આવી જે આવી કંઈ ઈચ્છા છે એ જનરેટ થઈ જાય. એટલે એ વખતે મગજ છે એ તમામ ઇન્દ્રિયો, જે પણ કાંઈ લોહી છે એ હૃદયમાંથી પસાર થાય અને હૃદયમાં પસાર થાય અને આખા શરીરમાં વ્યાપે. મગજે ઓર્ડર આપ્યો હોય કે આ ઈચ્છા છે માટે એને પૂર્ણ કરો, અને આખા શરીરમાં એ ઈચ્છાને લીધે, ઈચ્છા જે થઈ હોય એનો લોહીનો પ્રવાહ એ આખા શરીરમાં વ્યાપી જાય. પરિણામે આખું શરીર જે પણ કાંઈ ઈચ્છા થઈ છે એ બાજુ દોટ મૂકે. બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ છે, એમને ઝાખું કરી દે અને પરિણામે મોહથી જે મોહિત થયેલો વ્યક્તિ છે એનો વિવેક ઓછો થઈ જાય છે. મહારાજે પણ આ વાત મધ્યના પહેલા વચનામૃતમાં કરી છે કે જ્યારે હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે અતિશય વિકળતા વ્યાપી જાય છે. શું કરવા યોગ્ય અને શું ન કરવા યોગ્ય એવો કાંઈ ખ્યાલ રહેતો નથી. એટલે ભગવાને કહ્યું કે અત્યારે થોડીક વાર ખમી જાઓ, પણ ભવિષ્યમાં તમારે આ શ્લોકની જગ્યા બાકી રાખી દો, ભવિષ્યમાં આ શ્લોક લખવો પડશે. કહ્યું કે વાંધો નહીં. એક દિવસનો સમય ચોમાસાનો એ સમય હતો, બહાર ખૂબ વરસાદ વરસે, જૈમિની ઋષિ તો ઝૂંપડીમાં હતા. અચાનક દરવાજાનો ખટખટાવાનો અવાજ સંભળાયો. કહ્યું કે કોણ છે? કહ્યું કે હું તમારી બહેન છું, માટે દરવાજો ખોલો. બહાર ખૂબ વરસાદ વરસે છે, સહન થતું નથી. જૈમિની ઋષિને તરત વાત યાદ આવી, ભગવાને પોતાને જે વાત કરી હતી, એકાંત સ્થળને વિશે ક્યારેય પણ રહેવું નહીં. એટલે થયું કે એક દિવસની જ વાત છે, બહેનને અંદર આવવા દઈએ અને હું બહાર નીકળી જાઉં. બરોબર દરવાજો ખોલ્યો ને એ જ વખતે વીજળીનો ચમકારો થયો. એમાં પોતાના બહેનના રૂપનું જે સૌંદર્ય હતું એ દેખાયું, મનની અંદર ગયું. પોતે બહાર ગયા, દરવાજો બંધ કર્યો બહેને અંદરથી, તો પણ એ રૂપનું ચિંતવન થતું રહ્યું અને એને પરિણામે ભોગ ભોગવવાની ઈચ્છા થઈ, ઝૂંપડી ઉપર ચડ્યા અને ઘાસ હટાવી અને અંદર ગયા. અને જ્યાં બહેનને ભેટવા માટે જાય તાતો વ્યાસજીની દાઢી હાથમાં આવી અને પછી કહ્યું કે બોલો હવે શ્લોક લખવો છે કે નહીં? તો કે હવે લખી નાખી. એટલે કહ્યું કે એકાંત સ્થળને વિશે પણ ક્યારેય માં, બહેન કે દીકરી એમની સાથે રહેવું નહીં. એવમ વૃત્તો વસે તત્ર યાવત વિદ્યા સમાપન, જ્યાં સુધી વિદ્યા સંપન્ન ન થાય ત્યાં સુધી આવી રીતે રહ્યા થકા ગુરુના આશ્રમમાં રહેવું, અને તતઃ વિરક્ત ન્યાસી સ્યાત વર્ણિવા નિષ્ઠિકો ભવેત. વેદાધ્યયન પૂરું થઈ જાય ત્યારબાદ જો વૈરાગ્ય થયો હોય, શાસ્ત્રમાં તો એવી વાતો આવે, એટલે જો વિષયો પ્રત્યે આસક્તિ ન હોય, વૈરાગ્ય હોય, તો બ્રહ્મચારી થઈ જવું, અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય એટલે કે આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરવું. વની સ્યાત અથવા બ્રહ્મન વિરક્તો ભવેદ ગૃહી, અવિરક્તો ભવેદ ગૃહી. જો વૈરાગ્ય ન હોય તો ગૃહસ્થાશ્રમમાં જવું, અને ગૃહસ્થાશ્રમમાં જવું તો પણ કઈ રીતે, તો એમને પણ બ્રહ્મચર્યનું પાલન કરવું. ચાર પ્રકારના બ્રહ્મચર્ય કહ્યા, સાવિત્ર બ્રહ્મ સાવિત્રમ પ્રાજા પ્રત્યમ ચ બ્રાહ્મમ નૈષ્ઠિકમેવ ચ. સાવિત્ર બ્રહ્મચર્ય એટલે કે ત્રણ રાત્રિ ગુરુના આશ્રમમાંથી નીકળ્યા પછી ત્રણ રાત્રિ બ્રહ્મચર્યનું પાલન કરવું. પછી કહ્યું પ્રાજાપત્ય બ્રહ્મચર્ય એટલે કે એક વર્ષ પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવું. અને પછી કહ્યું બ્રાહ્મ બ્રહ્મચર્ય એટલે 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીએ તો બ્રાહ્મ બ્રહ્મચર્યનું પાલન કર્યું કહેવાય. અને પછી કહ્યું કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય, જો ઈચ્છા હોય તો નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન પણ પોતાની શક્તિ અનુસાર કરી શકાય છે. આ રીતે ભગવાન નારાયણે નારદજીને જે પણ કાંઈ બ્રહ્મચારીના ધર્મો હતા એ કહ્યા. ભારતની ભવ્ય સંસ્કૃતિનો મુખ્ય આધાર સ્તંભ જો કોઈ હોય તો એ ગુરુકુલ પરંપરા છે, જેની અંદર કુલ 2 શબ્દો છે, એક ગુરુકુલ અને બીજું પરંપરા. અહીંયા ભગવાન નારાયણે જે કહ્યું એ ગુરુકુલ સંસ્કૃતિ છે. હજારો વર્ષો પહેલા વૈદિક કાળમાં નગર કે ગામની બહાર, નગર કે શહેરમાં હોય તો મન એકાગ્ર ન થાય, એટલા માટે નગર કે ગામની બહાર પ્રાચીન ઋષિ મુનિઓએ જંગલમાં રહેતા. ઋષિઓ પોતાની પાસે રહેલો જ્ઞાનનો વારસો પોતાના શિષ્યોને આપે, અને એ જે જગ્યાએ આ જ્ઞાનનો વારસો અપાતો એ આશ્રમ એટલે એને ગુરુકુલ કહેવાતું. એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો ગુરુનું ઘર એટલે ગુરુકુલ. આ ગુરુકુલમાં ગુરુ અને શિષ્ય વચ્ચેનો આત્મીયતાનો નાતો એ હંમેશને માટે રહેતો. ગુરુ છે એ વેદાધિકનું જ્ઞાન આપે, અને શિષ્ય જ્યાં સુધી જ્ઞાન મેળવી ન લે ત્યાં સુધી એ શિક્ષાનું કાર્ય પોતે મેળવે. શિક્ષા કાર્ય જેવું પૂર્ણ થાય અને ગુરુને એમ લાગે કે હવે શિષ્ય છે એ ભાવિ જીવન માટે સક્ષમ થયા છે, પછી ગુરુકુલમાં ગુરુકુલમાંથી પોતાને રજા આપે, સમાવર્તન સંસ્કાર કરે, અને એ વખતે શિષ્ય ગુરુને ગુરુ દક્ષિણા આપે. અને આવી રીતે જે ગુરુ અને શિષ્ય વચ્ચેનો આત્મીયતાનો સંબંધ હતો એ પરંપરા રીતે જળવાઈ રહે, એ પરંપરા. અને આવી રીતે બંને શબ્દો ભેગા કરીએ તો ગુરુના આશ્રમમાં રહી ગુરુ અને શિષ્ય વચ્ચે આત્મીયતાનો સંબંધ જાળવી, અને જે પરંપરા બને એ ગુરુકુલ પરંપરા. ઈસવીસન 1835 2 ફેબ્રુઆરી લોર્ડ મિકોલે કરીને અંગ્રેજ અધિકારી એણે બ્રિટિશ પાર્લામેન્ટમાં રિપોર્ટ રજૂ કર્યો. ગુરુકુલ પરંપરાનું શું મહત્વ છે એ આપણને ખ્યાલ આવે. જ્યારે અંગ્રેજોને ભારત ઉપર શાસન કરવું હતું એ વખતે ભારતનું મૂલ્યાંકન કરવા માટે, ભારતની અંદર કઈ રીતે લોકો શું કરે છે, શું ચાલે છે એ જાણવા માટે, એનો રિપોર્ટ મેળવવા માટે લોર્ડ મિકોલેને મોકલવામાં આવ્યા. સમગ્ર ભારતની અંદર એમણે ટ્રાવેલિંગ કર્યું. બ્રિટિશ પાર્લામેન્ટમાં સમગ્ર ભારતમાં વિચરણ કર્યા પછી જે પણ કાંઈ રિપોર્ટ મળ્યો એ રિપોર્ટ લઈ અને પોતે બ્રિટિશ પાર્લામેન્ટમાં જાય છે, અને એ વખતે એમણે રિપોર્ટ રજૂ કર્યો કે આઈ ટ્રાવેલ્ડ length and breadth of India, but I have never seen one beggar. સમગ્ર ભારતમાં 1835ની આ વાત કે મેં ભારતના તમામ ગામડાઓની અંદર 7 લાખ ગામડા હતા એ વખતે, 7 લાખ ગામડાઓમાં હું ગયો પણ ક્યાંય મેં ભિખારી જોયો નહીં. 1835માં એક પણ ભિખારી નહોતા ભારત. એનું કારણ તો કહે કે એનું કારણ એક જ કે ભારતની અંદર રહેલા જે પણ કાંઈ લોકો છે એની જે શિક્ષણ પદ્ધતિ છે એ શિક્ષણ પદ્ધતિ એટલી સ્ટ્રોંગ છે કે એને લઈને કોઈ પણ વ્યક્તિ એ ભિખારી નથી થતું. ભારત ઉપર જો આપણે રાજ કરવું હોય તો એક જ ઉપાય છે, એની જે શિક્ષણ પદ્ધતિ છે એને દૂર કરી. એ શિક્ષણ પદ્ધતિ કરતાં પણ અમે જે બ્રિટિશ શિક્ષણ પદ્ધતિ છે, અંગ્રેજ શિક્ષણ પદ્ધતિ, એના કરતાં પણ શ્રેષ્ઠ છે એવું જે લોકોના મનમાં બેસાડી દેવામાં આવે ને, તો અવશ્ય આપણે એના ઉપર રાજ કરી શકીશું. અને બરોબર આવો નિર્ણય કરી ભારતમાં આવ્યા, ધીરે ધીરે લોકોને પ્રતીતિ કરાવી કે તમે જે ભારતમાં આ ગુરુકુલ પરંપરા દ્વારા શિક્ષણ મેળવો છો એ ખોટું છે. ધીરે ધીરે પોતાની પદ્ધતિ દાખલ કરતા ગયા, અને જેમ જેમ દાખલ કરતા ગયા એમ ધીરે ધીરે એક શિષ્યની ભારતમાં અપાતા એ શિક્ષણ દ્વારા એક વિદ્યાર્થીની અંદર જે તેજ આવતું, એનો જે પ્રભાવ હતો, ધીરે ધીરે એ બધું નષ્ટ થતું ગયું. અને પરિણામે અંગ્રેજો એનું ભારત ઉપર 200 વર્ષ સુધી ગુલામી ભારતને ભોગવવી પડી. પછી જ્યારે 1947માં ભારત આઝાદ થવાનું હતું ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ચિંતા થઈ ગુરુકુલ સંસ્કૃતિની. હિમાલયમાં સ્વામી જ્યારે રુદ્રપ્રયાગમાં ગયા ત્યારે સ્વામીને જ્યારે રઘુવંશના શ્લોકો એક ગુરુજી પોતાના શિષ્યોને ભણાવતા હતા, સ્વામીને સંકલ્પ થયો કે આ ગુરુકુલ પરંપરા એને મારે પુનર્જીવિત કરવી. એટલે ભારતીય સંસ્કૃતિ એનો મુખ્ય આધાર સ્તંભ એ ગુરુકુલ પરંપરા, એને પુનર્જાગૃત કરવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કર્યું છે. અને માત્ર એટલું જ નહીં, વસંત પંચમીના દિવસે સ્વામીએ જ્યારે પ્રવચન કર્યું ત્યારે સ્વામી એવું કહ્યું કે આ ગુરુકુલ એ માત્ર વિદ્યાર્થીઓને ભણવા માટેનું સ્થાન નથી, પરંતુ ગુરુકુલમાં આવે તો શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કરતા થાય એના માટે આ ગુરુકુલ છે. કારણ કે નાની ઉંમર હોય તો જાજા તર્ક વિતર્ક હોય નહીં, અને આ નાની ઉંમરે એ કુમળા છોડમાં જો સત્સંગના વારી સિંચાય તો એ ઉછરેલો છોડ આ દુનિયાના કોઈ પણ ખૂણે જશે તો પોતાના ચારિત્ર્યની સુગંધ અવશ્ય પ્રસરાવી શકશે, એ સત્સંગની સુવાસ પ્રસરાવશે. અને એટલા માટે સ્વામીએ આ ગુરુકુલ પરંપરા એને તો પુનર્જીવિત કરી, પરંતુ એની સાથે અનંત જીવાત્માઓનું કલ્યાણ કઈ રીતે થાય એ પણ સ્વામીએ વિચાર કરી આ ગુરુકુલનો, ગુરુકુલ સંસ્કૃતિનો પુનરુદ્ધાર કર્યો છે. ત્યારે ભગવાન નારાયણ એ પણ નારદજીને આવી રીતે ગુરુકુલ પરંપરામાં એ વખતે જે રીતે શિક્ષણ અપાતું એ કઈ રીતે એના શું શું ધર્મો હોય એનું વર્ણન કર્યું. આપણે પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ ભગવાન નારાયણ જે પણ કાંઈ ધર્મો આપણને શીખવાડે છે, કહે છે, એ ધર્મોનું આપણા જીવનમાં યથાર્થ રીતે પાલન કરી શકીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધર સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારા